આબાજીવાળા પણ કંઈક કંઈક કરો થોડી થોડી વાર. ના તો કો ના નહીં પાડ રે જલા કો ના પાડ. નહીં નહીં નહીં બિલકુલ કેવલ ઉનકો જગા રહે હું. દૂસરો લે. આ વાર્તાના સંદર્ભમાં જે આ વાત છે તો ભાવપ્રકાશમાં જે ભેદ આવી રહ્યો છે મને લાગે છે એવું કે એ જે ગોવિંદ દુબે હતા તે સેવા કરતા હતા, સેવાનિષ્ઠ હતા અને સેવામાં એમને ચિંતા વગેરે સતાવતી હતી, જેની નિવૃત્તિ માટે નવરત્નનો ઉપદેશ પ્રાપ્ત થયો. તો જે સેવામાં વ્રજભક્તોના ભાવની ભાવનાનો કોઈ પ્રકાર છે એને કારણે આ કંઈ ભેદ મર્યાદામાં ભાવથી ભાવિત સ્વરૂપનો ભેદ, અને કારણ કે જે સેવાનો પ્રકાર છે એમાં વ્રજભક્તોના ભાવથી સેવા રીતિ પ્રીત બ્રજજન કી એને કારણે કંઈક હાર્શનેસ કંઈ ભાવપ્રકાશકાર અહીંયા બતાવી રહ્યા છે, કોઈ મર્યાદા ભાવિત ભાવ અને પુષ્ટિ ભાવિત. પણ જ્યારે પ્રપત્તિ માર્ગનો કોઈ પ્રસંગ આવશે તો જે મહાપ્રભુજીના આ જે વચનો છે કે જે કંઈ મર્યાદા માર્ગીય મંદિરો છે ત્યાં પૂજા પ્રવાહ છે ત્યાં પ્રવૃત્ત થવું, એ ભેદ મને કોઈ અહીંયા એ જે મૂળમાં દ્વારકા લીલાના જીવ હતા પણ જે કથાનો જે પણ પ્રસંગ છે તેમાં પણ ક્યાંક એ વ્રજભક્તોના ભાવિત કોઈ કથાના મહાપ્રભુજીએ કથારસમાં, અને તે વખતે રણછોડજીને પણ એ તકલીફ હતી જો કે આ વ્રજભક્તોના ભાવથી ભાવિત કથામાં પ્લાવિત થઈ જશે તો કદાચ મારી લીલાનો જીવ નહીં રહે. તો આ કંઈક એવી અનોખી કંઈક વાર્તા છે કે જેમાં બે લીલાના પ્રસંગના ભાવની કંઈક વિશિષ્ટ વાત થઈ રહી છે, તેથી કદાચ ભાવપ્રકાશકાર કદાચ આ બે ભાવને નોખા કરતા હોય એવું મને લાગી રહ્યું છે. પણ જે આ મર્યાદા માર્ગની જે પ્રપત્તિની વાર્તા છે તે પ્રપત્તિમાં જે કંઈ મર્યાદા માર્ગીય મંદિરમાં જવું તે તો ક્યારે પણ એ સ્વરૂપનો જે અનાદર, જો મહાપ્રભુજી ત્યાં જવું એ વાત વચનથી પ્રવૃત્તિ હોય તો એને તો કઈ રીતે ના પાડી શકાય. મને જલા એવું લાગે છે આ બાબતમાં કે એક મોટી ગેરસમજ આપણી ભીતર એ જાતની થઈ ગઈ છે કે વ્રજભક્તોના ભાવાત્મક સ્વરૂપ મર્યાદાના નહીં પણ શુદ્ધ પુષ્ટિના સ્વરૂપ છે. પણ જે વ્રજભક્તો ગોપીગીતમાં કહે છે નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદૃક વિખન સાર્થિતો વિશ્વગુપ્તે સખ ઉદેયવાન સાત્વતાંકુલે, તમે નંદ નખલુ ગોપિકા નંદ, તમે યશોદાજીના જાયા નથી, તમે તો સાત્વત કુલમાં પ્રકટ થયેલા યાદવ છો એટલે દ્વારકાધીશ છો. એટલે જે ગોપિકાઓનો ભાવ પકડીને આપણે આ ભેદ કરવા માગીએ છીએ તે ગોપિકાઓ તો પોતે વિકેટ ડાઉન કરાવીને બેઠી છે દ્વારકાધીશ સામે. દેવકી નંદન પણ ત્યાં કહેવામાં આવે છે. હા, દેવકી જઠર ભૂરૂડુ રાજા. તો ગોપિકાઓ તો જ્યારે ઠાકોરજી રાસલીલા કરવા પધાર્યા તે વખતે એમને યશોદાજીના જાયા નહીં કહીને દેવકી જઠર ભૂરૂડુ રાજા કહેતી હોય તો આટલો બધો દ્વારકાધીશ અને ગોકુલાધીશમાં ભેદ કેવી રીતે આપણે વિચારી લીધો ગંગારામ કે સમજ મેં ના આવે. એક મોટી મોકાણ લાગે છે, કાંઈક કાંઈક કાંઈક કાચું કપાઈ ગયું છે આમાં. અને જે કાચું કપાઈ ગયું છે તે મને એવું લાગે છે કે પ્રશ્ન દ્વારકાધીશ વિભૂતિ છે અને શ્રીનાથજી પુરુષોત્તમ છે, અથવા દ્વારકાધીશ વિભૂતિ છે અને શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે, પ્રશ્ન એ બાબતનો એટલો નથી જેટલો પ્રશ્ન આ બાબતનો છે કે આપણે એમને કઈ રીતે ભજવા માગીએ છીએ. આપણી સામે રામાયણનો બહુ સુંદર ઉદાહરણ છે કે લક્ષ્મણજીને જ્યારે સીતાજીના આભરણ ઓળખવા માટે કહેવામાં આવ્યું એટલે લક્ષ્મણજીએ કહ્યું કે સીતાજીના ચરણના નૂપુરને તો હું ઓળખી શકું છું, બાકી ઉપરના બધા અલંકારો માટે એમણે સદંતર પોતાની અજ્ઞાનતા પ્રકટ કરી કે નથી જાણતો કે આ છે કે નહીં. કેમકે તે તરફ એમણે જોયું જ નહોતું, ચરણ તરફ જ જોયો હતો. હવે લક્ષ્મણજીનો ભાવ સીતાજીના ચરણને જોવાનો હોય અને સમગ્ર સીતાજીને જોવાનો ન હોય, તેથી સીતાજીના ચરણ, સીતાજીના વિભૂતિ અને શ્રી રામ માટે સીતાજી વિભૂતિ નહીં ને સાક્ષાત પુરુષોત્તમ એવો ભાવ આપણે કરીએ તો રામ અને લક્ષ્મણના સંદર્ભમાં એ વાત સાચી હોઈ શકે, પણ સીતાજીના સંદર્ભમાં સાચી નથી. સીતાજીના સંદર્ભમાં સીતાજીના ચરણ અને સમગ્ર સીતાજી એક જ સીતાજી છે, બે સીતાજી નથી. કોઈકનો ભાવ ચરણમાં સીતાજીથી નોખા ચરણને ભજવાનો હોય તો ત્યાં નોખાપણું આવતું હોય છે, પણ કોઈકનો ભાવ નોખાપણું ભજવાનું ન હોય તો નોખાપણું આવતું નથી. અને એ વાત આપણે એક સામાન્ય રીતે એ રીતે સમજી શકીએ કે શ્રી ગુસાઈજી ચોખ્ખું વિધાન કરે છે કે મંત્રાધીન જે દેવતાઓ છે એ બધી વિભૂતિઓ છે, અને નિજ ભક્તેષુ વૈદિક તાંત્રિક દીક્ષાર્ચનાદિ વિધિભિર્ય અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. વૈદિક તાંત્રિક દીક્ષાર્ચનાદિ વિધિથી જે અસ્પૃષ્ટ છે, કોઈ દિવસે એમનો સ્પર્શ નથી કરી શકતી, એવો જે ભક્તોમાં રમણ કરે તે મારો સર્વસ્વ પુરુષોત્તમ છે. હવે જો ખરેખર એ જો સર્વસ્વ પુરુષોત્તમ હોય તો જન્માષ્ટમીના દિવસે વૈદિક તાંત્રિક વિધિથી સંકલ્પ કરીને પ્રાણાયામ કરીને પંચામૃત કરાવતા એ વિધિ એમને સ્પર્શતી ન હોય તો પંચામૃત બાતલ ગયો, અને સ્પર્શતી હોય વિધિ તો જ એ પંચામૃત સાર્થક છે. અને તે દિવસે તો ગાયત્રી મંત્ર બોલીને જ પ્રાણાયામ કરવાનું હોય છે, તો વૈદિક મંત્ર તો થઈ ગયો ત્યાં ગાયત્રી મંત્ર. સ્નાન યાત્રાના દિવસે સહસ્ત્ર શીર્ષા પુરુષોથી જ ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે. હવે એ જો સહસ્ત્ર શીર્ષા મંત્ર બોલવાથી જો બોલેલો મંત્ર વેદનો ઠાકોરજીને સ્પર્શતો ન હોય તો એ વ્યર્થ ક્રિયા છે. પદો જ ગાવા જોઈએ, યમુના જલ કરત વિહાર જેવા પદો. અને જો એ વૈદિક જ્યેષ્ઠાભિષેકનો સ્વર્ણ ઘર્માનુવાક અને પુરુષ સૂક્ત ઠાકોરજીને સ્પર્શતા હોય તો પછી તો ઠાકોરજી પુરુષોત્તમ નહીં રહ્યા, વિભૂતિ થઈ ગયા. એક જાતનો વિરોધાભાસ આપણને સ્પષ્ટ ઝલકે છે, પણ એનું સમાધાન જો આપણે શોધવું હોય તો કેવી રીતે મળે? એક જ રીતે મળે કે વિધિના સામર્થ્યથી વિધિ એને સ્પર્શી નથી શકતી, પણ પ્રભુના સામર્થ્યથી જો પ્રભુ કંસને સ્પર્શી શકતા હોય, શિશુપાલને સ્પર્શી શકતા હોય, પૂતનાને સ્પર્શી શકતા હોય તો વિધિને શા માટે સ્પર્શ ન કરી શકે? એટલે પ્રભુના સામર્થ્યથી પ્રભુ વિધિને સ્પર્શ કરી શકે છે, વિધિના સામર્થ્યથી પ્રભુને સ્પર્શી શકાતો નથી. એ અર્થમાં ગુસાઈજી કહેવા માગે છે. એ અર્થ લઈએ તો આ બાબતનો વિરોધાભાસ જે છે તે પરિહર્ત થઈ જાય. એવી જ રીતે વિભૂતિના સામર્થ્યથી આપણે પુરુષોત્તમનું ભજન કરીએ, વિભૂતિના સામર્થ્યથી મળતા ફલની અપેક્ષાથી પુરુષોત્તમનું ભજન કરીએ તો પુરુષોત્તમ પણ વિભૂતિરૂપ થઈ જાય છે. પણ નહીં તો તો સ્વયં શ્રીનાથજીના પીઠિકામાં વિભૂતિરૂપ બિરાજેલા છે દેવતાઓ, શેષ છે ત્યાં. હવે શેષ તો ભગવાનની વિભૂતિ છે, સાક્ષાત પુરુષોત્તમ નથી. હવે શ્રીનાથજીને ભોગ ધરો તે વખતે હાજર રહે છે કે નહીં, એ શ્રીનાથજીની પીઠિકાથી શેષને નોખો કેવી રીતે પાડવો? કાલ ત્યાં ઘેંટા રૂપે શ્રીનાથજીની પીઠિકામાં બિરાજમાન છે. હવે કાલ તો ભગવાનની વિભૂતિ છે, સ્પષ્ટ સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો એ કાલરૂપી ભગવાનની વિભૂતિને શ્રીનાથજીની પીઠિકાથી છેટી કેવી રીતે કરવી? અને શું ભોગ ધરીએ તો એ ભોગ અભડાઈ ગયો? અથવા સ્નાન કરાવીએ શ્રીનાથજીને સ્નાન યાત્રાના દિવસે, તે વખતે જો છીંટા એના ઉપર પડી ગયા, પેલો જ્યાં ઘેંટો છે, તો એ વિભૂતિનો ચરણામૃત થઈ ગયો, શ્રીજીનો ચરણામૃત ન રહી ગયો એવું કહી શકાય? પેલો રાજ વખાય છે કે પ્રવચન કરવા નિયમ હતો કે રહો, અને પત્ની પણ સભામાં બેઠી હતી. હવે એમને મૂંઝણ થઈ ગઈ કે ભાઈઓ ને બહેનો કેવી રીતે કહેવું, એટલે એમનાથી બોલાઈ ગયો કે ખૂણા છોડીને ભાઈઓ ને બહેનો, એટલે જે ન જોતા હતા એ જોવા માંડ્યા કે ખૂણામાં બેઠો કોણ છે. એમની પત્ની બેઠી હતી. એમ શ્રીનાથજીને સ્નાન કરાવતા પહેલા આપણે ખૂણા છોડીને અમરનાથજી ન કહે એવું કાની તો આપણે આપતા નથી. તો જ્યારે શ્રીનાથજીને સ્નાન કરાવ ત્યારે પેલો ઘેટ જે પ્રભુ ચરણ છે તો અન્યાશ્રય થઈ ગયો કે ન થઈ ગયો એક કરવાનું રહ્યું કે નહીં. એટલે આ જે બધી બાબત છે એ કોઈક જાતની આપણી અણસમજને આભારી છે. મૂળ મુદ્દો એ છે કે જ્યારે પ્રભુની સમગ્રતામાં પ્રભુ આપણી સાથે આવે છે તો કોઈ વસ્તુ પ્રભુમાંથી બહાર નથી. અને પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર વાંચીને જોઈ લો, શ્રી ગુસાઈજીએ જે લખ્યું, પછી તાજી મહારાજે બધાને પુરુષ સૂક્તથી કરવામાં આવે છે. અને પુરુષનો બધાનો મતલબ એ છે કે પ્રભુના શિંગમાં બિરાજમાન છે. તો જે પુષ્ટ કરતી વખતે જ આપણે પ્રભુના શ્રીઅંગમાં દરેક દેવતાને પધરાવી દેતા હોઈએ તો જે કોઈ સ્વરૂપ આપણો પુષ્ટ હોય તેના પુષ્ટ સ્વરૂપમાં દરેક દેવતા તો બિરાજમાન છે. ચંદ્રમા મનસો જાત ચક્ષુ સૂર્ય ચાગ્નિશ્ચ પ્રાણાદ વાયુ રજાયત પ્રભુના શ્રીઅંગમાં બિરાજતા હોય એ અંગો ઉપરથી જો ચરણામૃત જો સ્નાનનો જલ જાય ને એ દેવતાનો ઉચ્છિષ્ટ થઈ જતો હોય અને એ ઉચ્છિષ્ટ થતાં પાછો આપણને અન્યાશ્રયનો બાદ આવતો હોય તો તો મહામુકાંડ થઈ ગઈ. પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર કેન્સલ કરવો જોઈએ. એ ચાલો કેન્સલ કરી દઈએ. હરિરાયજીએ ભાગવતનું પૂજન પુરુષ સૂક્તથી બતાવ્યું છે. અને ભાગવતને આપણે એમ કહીએ છીએ કે સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપનું પુરુષોત્તમનું નામાત્મક સ્વરૂપ છે. તો એ ષોડશોપચાર પૂજન જે છે તે વિભૂતિ જો બની જતું હોય ભાગવત તો ભાગવતનું પૂજન ભાગવતનો પ્રસાદ અન્યાશ્રય થઈ જશે. એને છોડી દઈએ. આજે હવે અમારે ત્યાં પદ્ધતિ નથી રહી. બાકી મોટા ભાગના અમારી ગઈ પેઢીના ગોસ્વામી બાલકો શાલિગ્રામ પૂજન કરતા હતા સેવાની. જામનગરવાલા બ્રજભૂષણલાલજી કાકાજી, અમારા કૃષ્ણજીવનજી તાજી મહારાજ, કૃષ્ણજીવનજી કાકાજી, કાંકરોલીવાલા બ્રજભૂષણલાલજી કાકાજી પ્રતિદિન શાલિગ્રામ પૂજન કરતા હતા, ષોડશોપચાર પૂજન. હવે ષોડશોપચાર પૂજન કરવો એ મંત્ર પર્યવસાયી વિભૂતિ દેવતા હોય તો પ્રતિદિન અન્યાશ્રય કરતા હતા ત્રણેય મહાવિભૂતિઓ. કાંકરોલીવાલા બ્રજભૂષણલાલજી મહારાજ બીજા પણ એના પહેલાંના તો અમારા તાજી મહારાજ ગોકુલનાથજી તાજી મહારાજ પ્રતિદિન ષોડશોપચાર પૂજન કરતા હતા શાલિગ્રામજીનું. અને જો વિભૂતિ પર્યવસાયી હોય તો તો આ બધા અન્યાશ્રયો થઈ ગયા. એટલે ક્યાંય કાચું કપાઈ ગયું છે આપણી સમજમાં. અને એ કાચું ક્યાં કપાયું છે કે મર્યાદા માર્ગી જે કૃષ્ણ મંદિર હોય દરેક બાલકો તિરુપતિ બાલાજી દર્શન કરવા જાય છે, શ્રીરંગમ તરફ દર્શન કરવા જાય છે, પંઢરપુર વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જાય છે, ત્યાં પ્રસાદ લે છે, જગદીશજીમાં પ્રસાદ લે છે, બદ્રીનાથજીમાં પ્રસાદ લે છે, દ્વારકાધીશમાં રણછોડરાયજીમાં અહીંયા ડાકોરમાં પ્રસાદ લે છે, છપ્પન ભોગ કરાવે છે, ત્યાં એ વિભૂતિ પર્યવસાયી ન થતો હોય તો મર્યાદા માર્ગીય મંદિર વિભૂતિ પર્યવસાયી કેવી રીતે થાય? શ્રી મહાપ્રભુજીએ એકાદશ સ્કંદ સુબોધનીમાં એ બાબતના સ્પષ્ટીકરણ માટે ચોખ્ખી આજ્ઞા કરી છે કે દરેકે સૌથી પહેલાં પુરુષાર્થ એ બાબતનો કરવો જોઈએ કે પોતાના ઘરમાં પોતાના ઠાકુરજીની પુષ્ટિમાર્ગી પ્રણાલીથી સેવા કરવી. એ જો શક્ય ન હોય તો વૈદિક તાંત્રિક મિશ્રિત પ્રણાલીથી પુરુષોત્તમની પૂજા કરવી પણ વિભૂતિની પૂજા ન કરવી. અને એ જો શક્ય ન હોય તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કેવલ તાંત્રિક પ્રણાલીથી પણ પુરુષોત્તમની પૂજા કરવી, અન્ય દેવની પૂજા ન કરવી. એટલે પુરુષોત્તમની પૂજા કરવાનો ભાવ પુરુષોત્તમમાં બધા દેવો બિરાજમાન છે તેમ સમજીને પૂજા કરવી. તમે પુરુષોત્તમથી બહાર જ્યારે અન્ય દેવની પૂજા કરો છો ત્યારે અન્યાશ્રય છે. પુરુષોત્તમના બિરાજમાન કોઈ પણ અન્ય દેવનું પૂજન થઈ જતું હોય તેમાં અન્યાશ્રય નથી થતો. એનો સ્પષ્ટ ઉદાહરણ ભૂતેશ્વર મહાદેવ છે કે ભૂતેશ્વર મહાદેવ વ્રજમાં હોવાથી, વ્રજ ઠાકુરજીનો શ્રીઅંગ રૂપ હોવાથી વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ ઠોર યે સબ મેરો અંગ હે. તો ત્યાં જે વ્રજમાં બિરાજેલા ભૂતેશ્વર મહાદેવ પણ ઠાકુરજીના અંગરૂપ છે. હવે એ જે હુવિષ્કની મૂર્તિ આવી ગઈ છે એ કદાચ કોઈ ઐતિહાસિક ગોટાલો હોઈ શકે છે, પણ એ સ્થલ મહાત્મ્યના દૃષ્ટિથી એ પ્રભુના અંગરૂપ ભૂતેશ્વર છે. અને તેમાં આપણે ત્યાં અન્યાશ્રય નહોતો માનવામાં આવ્યો, આપણે યાત્રામાં એ વાતને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એટલે જે જાતનું આપણે આભડછેટ ઊભું કર્યું છે તે મહાપ્રભુજીને અભિપ્રેત નથી. મૂળ મુદ્દો અહીંયા ભાવના ભેદનો છે, ભગવાનના ભેદનો નથી. એ મને લાગે છે કે આ બાબતમાં આપણને સ્પષ્ટ રીતે સમજવું જોઈએ. ભાવના ભેદથી તો એક વાત કહું, મારી જ વાત, કે મને ખરેખર કેસર સ્નાન કોઈ કરાવે નથી ગમતું. કેમ કે કેસર